શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 60 દુષ્ટપુત્ર નાભાગનું ચરિત્ર. માર્કંડેયજી કહે છે, ઈશ્વાકુ નાભાગ રિષ્ટ નરિષ્યંત નાભાગ નાભાગ અને નાભગ બંને અલગ છે. અહીંયા પ્રથમ ઈશ્વાકુ, દ્વિતીય નાભગ, તૃતીય રિષ્ટ, પછી નરિષ્યંત, પછી નાભાગ. પૃષદ્ર અને દૃષ્ટ આ વૈવસ્વત મનુના પુત્ર હતા, જે અલગ અલગ રાજ્યના પાલક થયા. આ બધાનો યશ દૂર દૂર સુધી ફેલાયેલો હતો અને તે બધા શાસ્ત્રવિદ્યા તથા શસ્ત્રવિદ્યામાં પણ પારંગત હતા. વિદ્વાનોમાં શ્રેષ્ઠ મનુએ એક શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મિત્રાવરુણ નામનો યજ્ઞ કર્યો. તેમાં હોતાના દોષથી વિપરીત આહુતિ અપાયાના કારણે પુત્રના બદલે ઈલા નામની સુંદર કન્યા ઉત્પન્ન થઈ. કન્યા ઉત્પન્ન થયેલી જોઈને મનુએ મિત્ર અને વરુણનું સ્તવન કર્યું તથા આ પ્રમાણે કહ્યું, દેવવરો, મેં એવા ઉદ્દેશ્યથી યજ્ઞ કર્યો હતો કે આપ બંનેની કૃપાથી મને એક વિશિષ્ટ પુત્ર પ્રાપ્ત થાય. પરંતુ યજ્ઞ કર્યા પછી કન્યાનો જન્મ થયો. જો આપ બંને પ્રસન્ન છો અને મને વરદાન આપવા ઈચ્છતા હો તો મારી આ કન્યા આપ બંનેની કૃપાથી અત્યંત ગુણવાન પુત્ર થઈ જાય. તે બંને દેવતાઓએ તથાસ્તુ કહ્યું. તેથી તે કન્યા ઈલા તત્કાળ સુધુમ્ન નામના પુત્રના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ. મનુકુમાર સુધુમ્ન એકવાર વનમાં શિકાર ખેલવા ગયા ત્યાં મહાદેવજીના અપરાધથી તેમને ફરી સ્ત્રી થઈ જવું પડ્યું. તે સમયે ચંદ્રમાના પુત્ર બુધ દ્વારા ઈલાના ગર્ભથી પુરુરવા નામનો ચક્રવર્તી પુત્ર ઉત્પન્ન કર્યો. પુત્ર થયા પછી રાજા સુધુમ્ન અશ્વમેઘ નામનો મહાન યજ્ઞ કરીને ફરી પુરુષ બની ગયા. સુધુમ્નને 3 પુત્ર થયા. તે ઉત્કલ, વિનય અને ગયના નામે પ્રસિદ્ધ થયા. તેમણે ધર્મને અનુકૂળ આ પૃથ્વીનું પાલન કર્યું. રાજા સુધુમ્ન જ્યારે સ્ત્રીના રૂપમાં હતા ત્યારે તેમના ગર્ભથી પુરુરવાનો જન્મ થયો. પુરુરવા બુધના પુત્ર હતા તેથી તેમને સુધુમ્નના રાજ્યનો ભાગ ન મળ્યો. ત્યાર પછી વશિષ્ઠજીના કહેવાથી પુરુરવાને પ્રતિષ્ઠાન નામનું ઉત્તમ નગર આપી દેવામાં આવ્યું. દૃષ્ટ નામના એક રાજા હતા જેમના પુત્રનું નામ નાભાગ હતું. આ નાભાગ મનુપુત્ર નાભાગથી અલગ છે, બંને અલગ. યુવાનીના આરંભમાં જ તેની દ્રષ્ટિ એક વૈશ્ય કન્યા પર પડી જે અત્યંત સુંદર હતી. તેને જોતા જ નાભાગ કામાધીન થઈ ગયો. તેણે તેના પિતા પાસે જઈને તે કન્યા માગી. વૈશ્ય જોયું, રાજકુમારનું મન પોતાના વશમાં નથી, તે કામને આધીન થઈ ચૂક્યા છે. ત્યારે તેમણે હાથ જોડીને તેમને કહ્યું, રાજકુમાર, તમે લોકો રાજા છો અને અમે કર આપનારા સેવક, હું તમારી બરાબરીનો નથી. પછી અમારી સાથે તમે વૈવાહિક સંબંધ કઈ રીતે કરવા ચાહો છો? રાજકુમારે કહ્યું, કામ અને મોહ વગેરે માનવ શરીરની સમાનતા સિદ્ધ કરી દીધી છે. મને તમારી કન્યા પસંદ છે તેથી મને આપી દો, અન્યથા હું જીવિત રહી શકીશ નહીં. વૈશ્ય બોલ્યો, હું અને તમે બંને રાજાને આધીન છીએ. પહેલાં તમે પોતાના પિતાજીની આજ્ઞા લો, પછી હું કન્યા આપીશ. રાજકુમારે કહ્યું, ગુરુજનોને આધીન રહેવાવાળા પુત્રોએ અન્ય બધા કાર્યો ગુરુજનોને પૂછીને કરવા જોઈએ, પરંતુ આવા કાર્યમાં પૂછવું યોગ્ય નથી. આવી વાત તો તેમની સામે મુખથી બોલવી પણ કઠણ છે. ક્યાં કામ ચર્ચા અને ક્યાં ગુરુજનોને કહેવું, આ બંને પરસ્પર વિરુદ્ધ છે. હા, અન્ય કાર્યો માટે તેમને પૂછવામાં વાંધો નથી. વૈશ્ય બોલ્યો, સારું, તમે તમારા પિતાજીને પૂછો તો તમારા માટે આ કામ ચર્ચા થઈ શકે છે, પરંતુ મારા માટે આ કામ ચર્ચા નથી, તેથી હું જ પૂછીશ. વૈશ્ય નામ કહેવાથી રાજકુમાર ચૂપ થઈ ગયા. પછી વૈશ્ય રાજકુમારની જે માગણી હતી તેના પિતાને કહી. ત્યારે રાજકુમારના પિતાએ રૂચિક વગેરે બ્રાહ્મણો તથા રાજકુમારને પણ મહેલમાં બોલાવીને મુનિઓને બધી વાત કરીને કહ્યું કે આ વિષયમાં જે કર્તવ્ય હોય તેના માટે આપ લોકો આજ્ઞા આપો. ઋષિ બોલ્યા, રાજકુમાર, પહેલાં તમારા લગ્ન કોઈ મૂર્ધાભિષિત રાજાની કન્યા સાથે થવા જોઈએ, ત્યાર પછી આ વૈશ્ય કન્યા પણ તમારી પત્ની થઈ શકે છે. આવું કરવાથી દોષ નહીં લાગે, અન્યથા પહેલાં જ વેશ્યકન્યાનું અપહરણ કરવાથી તમારી ઉત્કૃષ્ટ જાતિ ચાલી જશે. માર્કંડેજી કહે છે, આ સાંભળીને નાભાગે તે ઋષિઓની વાતનો અનાદર કરી દીધો અને ઘરમાંથી નીકળીને હાથમાં તલવાર લઈને તે બોલ્યો, મેં રાક્ષસ વિવાહ અનુસાર આ કન્યાનું અપહરણ કર્યું છે, જેનું સામર્થ્ય હોય તે મારા હાથમાંથી છોડાવી લે. વેશ્ય પોતાની કન્યાને રાજકુમારની ચુંગાલમાં પડેલી જોઈને ત્રાહી ત્રાહી કહેતા તેના પિતાનું શરણ લીધું. ત્યારે રાજકુમારના પિતાએ ક્રોધપૂર્વક બહુ મોટી સેનાને આજ્ઞા આપી, દૃષ્ટ નાભાગ ધર્મને કલંકિત કરી રહ્યો છે, તેથી તેને મારી નાખો, મારી નાખો. રાજાની આજ્ઞા મળતા સેનાએ રાજકુમાર સાથે યુદ્ધ કર્યું. નાભાગ અસ્ત્રવિદ્યાનો જ્ઞાતા હતો. તેણે પોતાના અસ્ત્રશસ્ત્રોથી મોટાભાગના સૈનિકોને મારી નાખ્યા. રાજકુમાર દ્વારા સેનાએ મરાઈ જવાના સમાચાર સાંભળીને રાજા બીજા સૈનિકો સાથે સ્વયં યુદ્ધ કરવા ગયા. પછી તો તેમનું પુત્ર સાથે યુદ્ધ થયું. તેમાં રાજકુમાર કરતા તેના પિતા જ શસ્ત્રવિદ્યામાં ચડિયાતા સિદ્ધ થયા. તે જ સમયે આકાશમાંથી પરિવ્રાટ મુનિ ઉતર્યા અને રાજાને કહ્યું, મહાભાગ, પોતાના પુત્ર સાથે યુદ્ધ બંધ કરો. તે પોતાના ધર્મથી ભ્રષ્ટ થઈ ચૂક્યો છે. પુરુષ પોતાના કન્યા સાથે વિવાહ ન કરીને જે હીન જાતિની કન્યા સાથે લગ્ન કરે છે તે પણ તે વર્ણનો થઈ જાય છે. તેથી તમારો આ મંદબુદ્ધિ પુત્ર હવે વેશ્ય થઈ ગયો છે. તેનો ક્ષત્રિય સાથે યુદ્ધ કરવાને અધિકાર નથી. તેથી આપ યુદ્ધથી નિવૃત્ત થઈ જાઓ. ત્યારે રાજાએ યુદ્ધ કરવાનું બંધ કર્યું. તેણે પણ તે વેશ્યકન્યા સાથે લગ્ન કરી લીધા. વેશ્યત્વને પ્રાપ્ત થવાથી તેણે રાજાની પાસે જઈને પૂછ્યું, ભૂપાલ, હવે મારું જે કર્તવ્ય હોય તેના માટે આજ્ઞા આપો. રાજાએ કહ્યું, બ્રાહ્મવ્ય વગેરે તપસ્વી ધાર્મિકો ન્યાયને માટે નિયુક્ત કર્યા છે, તે તમારા માટે ધર્મને અનુકૂળ જે કર્મ બતાવે તે પ્રમાણે કરો. ત્યારે રાજ્યસભામાં રહેવાવાળા બ્રાહ્મવ્ય વગેરે મુનિઓએ નાભાગને માટે પશુપાલન, ખેતી અને વેપાર આ ત્રણ કાર્ય જ ઉત્તમ ધર્મ છે એમ કહ્યું. રાજાની આજ્ઞા અનુસાર તેણે પણ આ પ્રમાણે જ કર્યું. નાભાગને તે વેશ્યકન્યાથી એક પુત્ર થયો, જેનું નામ ભનનંદન હતું. અધ્યાય 60 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.